બીજા વ્યક્તિ રીતે આવી રહ્યું. સિદ્ધાંત સામે નો આનંદ સહજાન સિદ્ધ નો આખો કલ્યાણ આખું એટલે સાથવાઈ ગયા ગોઠ પણ રહ્યા ખાતર કહેવા ફોટા પૂજા ની ગોઠી પૂજા માનસી ધીમે પાડો અને બહુ મેં તમને કીધું છોકરા રાજી અને ખરીદી રૂપિયા હોય અને સાચું કલ્યાણ એટલે આખું કહેવા ખાતર થી કે ઉપાસના માં સાવ નીકળી ભગવાન ક્યાં પહોંચ્યું પછી માનસી પૂજા ધીમે બહુ કંદડ્યા અને કીધું મેં તમને છોકરા આશીર્વાદ રાજી રહ્યો લ્યો અને રૂપિયા ખરીદી તો લ્યો આ કઈ ઈચ્છા હોય અને તમારી જે ખોટું થોડા બોલ આપણે કીધું તું ને ખોટું બોલે ને સાથે થઈ જવાનું કલ્યાણ આખું રહ્યા પણ કહેવા નથી ખાતર ઉપર સાવ સ્નામાન ભગવાન નીકળી ક્યાં પહોંચ્યું પછી છોકરા આપણે કીધું તું ને દુખ ખોટું બોલે ને સાધ્યો સ્પર્શ કોહમ કુતહાયાત તું કોણ છે ક્યાંથી આવ્યો છે એનો તો વિચાર કર. આમાં કોઈ તારું કોઈ નથી. મારો પરિવાર, મારા ઘરના, મારા છોકરા, મારા બૈરા, મારા દીકરા એમ કર્યા કરે છે, પણ એ કોઈ તારા નથી. એ બધું છૂટે તોય માણસને પોતાનો દેહ નડે, વાસના નડે. શરીરથી ભલે કાંઈ ન થાય, પણ મનથી માણસની વાસના નડે. એટલે અંગમ ગલિતમ પલિતમ મુંડ અગ્રે વહની પૃષ્ઠે ભાનુ. આવી સ્થિતિ હોય તો પણ વાસનાના આશા જતી નથી. અને તોય પાછો સુખત ક્રિયતે રામા ભોગ, ધીમે એ બીજી જ ક્રિયાઓ કરે છે પણ ભગવાન ભજતો નથી. તો એને ભગવાન નહીં ભજતા બીજું કરતા કરતા બાલસ્તાવત ક્રીડા સક્ત બાળપણ જુવાની કેમ કાઢી એ આપણે લીધું. આવી રીતે આખું જીવન પૂરું કર્યું એટલે પછી શું થાય? તો કે પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે છે. હવે આ ગર્ભવાસને લગચોરાસી સિવાય કંઈ ન થાય, કારણ કે બધું જ તે એવું જ અવળું જ કર્યું છે. તો હજી ચાન્સ છે, એમ ભૂલ થઈ ગઈ છે તો સુધારવાનો ચાન્સ છે. તો શું કરવું જોઈએ? તો કે સમયનો વિચાર કરી લે. નલિની ગત જલ અતિ તરલમ, કમળના પાંખડી ઉપર પડેલું જળ બિંદુ, ઝાકળનું બિંદુ, એ જલ્દી જલ્દી પડી જાય, ઉડી જાય એવું આ જીવન છે. માટે એનો વિચાર કરીને બહુ મનમાં શોક બોકમાં નહીં લાવીને, અને જોત જોતામાં દિનમ અપી રજની સાયમ પ્રાપ્ત, દિવસ રાત આમનમ વ્યાજ જાય છે, આયુષ્ય કપાય છે, તો શું કરવું? હવે મને ભૂલ ઓળખાણી તો મારે શું કરવું? તો કે ગેયમ ગીતા નામ સહસ્ત્રમ વગેરે વગેરે બતાવ્યું કે તું કોઈક શાસ્ત્ર શ્રવણ કર, ભગવાનનું નામનો જપમેન્ટ કરવા, સજ્જનોના સંગમાં રહે. ભગવદ્ ગીતા કિંચિત ગીતા, સત્શાસ્ત્રો છે, ગીતા છે, એનું બધાનો શ્રવણ મનન અધ્યયન કર. એ કરવા માટે તું તારી મેળ કરીશ તો નહીં થાય. તો શું કરું? કે ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવારણવ તરણે નૌકા. કોઈ સત્પુરુષોનો સંગ શોધી લેજે, અને એ સંગ હશે તો તને તારી દેશે. ભવસાગરમાં નૌકા જેમ તારે, સંસારમાં એટલે સાગરમાં નૌકા તારે, એમ આ ભવસાગરમાં સત્સંગ તને તારશે. પણ એમાં જોજે પાછો ભૂલો પડતો નહીં, ખોટો ભટકાઈ જાય નહીં. એટલે જટિલો મુંડી લુંચિત કેશ, આ જાત જાતનું બધું હોય છે, એમાં તું સારા ગોજે, સાચા ગોજે. તો કે એવા કેવા? કે સુર મંદિર તરુતલ નિવાસ વગેરે લક્ષણો આપ્યા કે એવા સંત પુરુષોને તું ખોળી લેજે. એ જો ખોળા, એનો સંગ કર્યો તો સત્સંગત્વે નિસંગત્વમ વગેરે સદગુણો તને પ્રાપ્ત થશે, સ્થિતિ થશે, સંસારમાંથી તને વૈરાગ્ય પ્રાપ્ત થશે, અને એના બંધનથી છૂટીશ, નિર્મોહી થઈશ, ને આખો સંસાર તારા ચિત્તમાંથી ઉડી જશે. કેવી રીતે? વૈસી ગતે ક કામ વિકાર, આવી રીતે સંસાર તારા ચિત્તમાંથી ઉડી જશે. પણ એટલું પાછું ધ્યાન રાખજે કે કરવાનું તો હરિભજન છે, એટલે વળી પાછું એ સત્સંગમાં જઈને શીખીને ચાલો તીર્થ કરી આવીને આ ન કરવું એવું નહીં. પણ કે તું એ જ કરતો રહી, કુરુતે ગંગા સાગર ગમન ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ, આ બધું કરવાનું જ છે. પણ તું જો એમ માને કે એ જ હું કરીશ તો હું તરી જઈશ તો ભૂલ ખાતો નહીં. એટલે આપણે પછી એ શ્લોક મૂક્યો છે કે એ, કારણ કે ઘણા લોકો પછી તીર્થ વ્રત ને એવું જ કર્યા રાખે છે. કરવું જ જોઈએ, પણ એ બધાનું આખરે ફળ શું છે? હરિભજન છે, સત્સંગ છે. એટલે તું પાછો એ આ બધા વિધિ વિધાનમાં ભૂલો પડી જતો ને, અને હરિભજન કરજે. પણ પાછું ચિત્તને પણ તું કેવું રાખજે કે શત્રુ મિત્રે પુત્રે બંધો માં કુરુ યત્નમ વિગ્રહ સંદો. આમાં બહુ મન ડોળતો નહીં, શત્રુ મિત્ર બધાયમાં તું સમચિત્ત થઈ જજે. અને એ બધું થાય તો પણ ગુરુ ચરણાંબુજ નિર્ભર ભક્ત, જે સત્પુરુષો થકી તને આ બધું મળ્યું છે એમાંથી ઉદાસ નહીં થઈ જતો. પાછું એટલે વળી રંગમાં જે સત શીખી ને તીર્થ ચાલો આવીને આ કરી એવું એવું ન કરે તું એ નહીં. પણ તો એ જ કરતે કુરુ સાગર ગંગા સ્નાન ગમ ગમ વ્રત પરનમ પ્રનમ અતિપાલ આનમ થવા આ બધું કર છે. પણ રવાનું એમ માં તું જો એ જ હું કે તો તર કરીશ તો ભૂલી જઈશ નહીં ખાતો. આપણે એટલે શ્લોક પછી એ મૂક્યો છે એ ઘણા, કારણ કે પછી લોકો તીર્થ એવું રાખે છે, કરવું જોઈએ, કરવું જોઈએ. પણ બધાનું આ એ બસ ફળ આખરે શું છે? હરિભજન છે, સત્સંગ. એટલે આ તું પાછું દીવી બધા ભૂલો જ્ઞાનમાં પડી જાત અને હરિ કરજે ભજન. પણ પાછું ચિતું કેવાણ વિગ્રહ આમાં બહુ નહીં, ઉડી તારા કેવી રીતે આવી રીતે માંથી સાર ચિત્ત મળશે ઉડી જશે. પણ એટલું ધ્યાન રાખ કરવાનું છે કે કરતો હરિભજ એટલે પાછું વળી શીખીને સત્સતી થઈને છે. ચાલો હું એવું કરીએ કે તું ન કરતો રહી નહીં, પણ તે એ જ કર આગળ કુરુ ગમંગા સ્રત પર ગમલ અને મતનમ દાનમ કૃપા આ બધું કરવા છે. પણ એમમાં કરવાનું એ જ હું તો જો તને કે તો ભૂલ કરીશ તો નહીં કરી જઈશ આપણે ખાતો શ્લોક એટલે પછી એ મૂક્યો છે. ઘણા પછી કારણ કે તીર્થ લોકો એવું જ ના રાખે છે કરવું જોઈએ. આપણે શ્લોક મુખાતો એટલે એ પછી એ ઘણા મૂક્યો છે. પછી તીર્થ કારણ કે લોકો એવું રાખે છે કરવું જોઈએ બધાનો ફળ પુત્ર વિગ્રહ વધારો નહીં થઈ જરૂર મિત્ર અને ચિત્ત એ બધું તો વિગ્રહ સમો નહી થઈ જાય મિત્ર અને એમાં તું ચિત્ત બધું જ તો ગુરુ ધ્યાન રાખજન છે વિગ્રહ ઓળખું દઉં આમાં બહુ સત્ર બધા સમય થઈ જો નહી અને મિત્ર બધું ચિત્ત તો પૂરું ચ વિગ્રહ થઈ જતો નહી અને મિત્ર બધું તો ચિત્ત પૂરું ચ વિગ્રહ સત બધા બહુ સમ થઈ અને બધું મિત્ર તો ચિત્ત પૂરું ચે ભૂલો કરજે પાછો પડી જાત અને તું કેવું અને સત્ય ભજન કઈ બંને આ કુરુ ઉડી કેવી રીતે ઉદાસ જતો તારા તારા માંથી માંથી જશે વૈગતે આમ આવી રીતે સાર ચિત્તમાં કરવાનું પૂડી જન છે એ પણ એટલું પાછું ધ્યાન રાખમાં જ શીખીને તીર્થ વિના કરવું એવું હરિભ કે તું એ તો રહી તે ગમે વળી આગળ સત્સંગ ગમે એને શ્રત પરે ચાલો આના મત કરી આનમ ન કર આ બધું કરી પણ જે પણ એજ કર એમાં કુરુ એજ હું ગા તો તર ગમે તો ભૂલ નામ બને કૃપા આપણે થવા શ્લોક કરવાનું એ તો જો ગણાને કઈ છે કરી સ્થિર થઈ જઈશ ના ખાતો ને એવું એટલે રાખે પછી એવું જોઈ ગયો છે કારણ કે લોકો તને પડી જતું કેવું ભજન પણ પુત્ર ઉડી પુરુષ કેવી રીતે ઉદાસ જતો સંસાર તારા માંથી તારા માંથી જશે આવી રીતે સાર ચાલો આનંદ કરી આ બધું પણ નહીં પણ એમાં એજ કરીએ હું પૂરું તંગા તો ભૂલ ગમર નહીં આપણે શ્લોક થવા કરવાનું ગણા તો જો તીર્થ કરીશ જઈશ ને એવું ખાતો રાખે એટલે હું જોઈ મૂક્યો છે કારણ કે લોકો કેવડી જાતે સત્રે અને ભજન પણ હું પુત્ર વિગ્રહ થઈ જ દઉં અને બધું નહીં પણ ઉદાસ જતો તારા માંથી તારા માંથી જશે આવી રીતે સાર કરવાનું ચિત્ત ભજન છે ઉડી જશે પાછું આપણે શ્લોક થવા ઘણા કરવાનું છે તો જો કરીશ ને એવું થઈ જઈશ રાખે ખાતો જોઈ એટલે પછી એ મૂક્યો છે કારણ કે લોકો બધાનું આ ફળ થાય વિગ્રહ અને પણ એટલો તીર્થ ધ્યાન રાખે એવું કે તું કરતો રહી કે કરતે ગંધ હરિભદા કરે ગમ વ્રત પરલે વળી બાના મત સત આનંદ થઈને આ બધું કઈ ચાલો જે પણ કરીએ એમાં ન કરીએ જ નહીં પણ તો એ જ કરતો ભૂલ પૂરું નહીં ગંગા છે આપણે ગમ શ્લોક મનમ ભૂલો પણ એ આખરે શું છે હરિભજન કરજે સત્સંગ પાછું તને તું પાછું કેવા આવી દે દાનમાં સત પડી જા મિત્રે હરિભજન ગમે વ્રત પરિપાલન મતલે વળી આનંદ સત આ બધું કરીને છે પણ ચાલો એમ કરીએ જ હું ન કરો તો નહીં પણ તો ભૂલી જ કર નહીં પૂરું આપણે ગંગા શ્લોક ગમનમ પરિપાલ ગણા થવા છે ભૂલો પણ એ બધા આખરે શું છે હરિ કરજે ભજન પણ પાછો સંત ને તું કેવું પાછું જે બધા સતદાન માં પડી જાય બંધ ભજન એમાંથી ઉદાસ થઈ જતો છે તારા માંથી જશે ભૂલ નહી પણ એ જ કર આપણે પૂરું શ્લોક ગમે ભજન પણ રાગ વધાય છે આવી રીતે એ સાર પાછું એ ચિત્તમાં જ શીખીને ઉડી જાય તીર્થ વિના તું એવું પણ એટલે તું ધ્યાન રાખતો રહી તે સાગર ગમ કે કરત પર હરિભદાના મતે આનંદ આ બધું કરે વળી છે પણ સત એમ માં છીએ જ હું ચાલો હું તર્ક કરીએ તો ભૂલ ન કર નહીં પણ આપણે એ જ કર શ્લોક પૂરું ગંગા છે ગમ ગણાનમ પછી પાપ તીર્થવા દા ને એવું કરવાનું ના રાખે તો જો એવું જોને કે કરીશ કરી જઈશ ખાતો એટલે પછી યરદાય નો આ મૂક્યો છે ફળ કારણ કે હરિ લોકો છે ભૂલો પણ એ બધા હરિ આખરે કરજે શું છે પણ પાછું ભજન તને તું કેવો સંગે સત તું પાછું ઇતરે બધા બંધાનમાં કુરડી જાતનો સંત અને ભજન ડોળતો ચિત શતણ વધાય રાગ સમ કે થઈ જરો પુત્ર અને દોમાં યતિ બધું વિગ્રહ તો દો આમાં બહુ ગુરુ ચ મુજ નિમત સત્તો નહીં થકી બધું મેર મિત એમાં તુમાંથી હું ચિત નહીં થઈ જે આ ચિત એ ઉડી તો થાય કેવી રીતે પણ એસી કારણામ કા નિર્ભર જે સંસુરોષ તારા તને આમાંથી મળ્યું છે એમ ઉદાસ થઈ જતો સારું બાજુ જે તારા માંથી જશે તે વરવાનું તે જન છે આમ વિ એ આવી રીતે પાછું સારંગમાં જ ચિત્ત શીખીને તીર્થ ઉડી જાય ના તું એવું કે તું પણ એટલું તો રહી ધ્યાન રાખતે સાગર ગમ વ્રત પર કે કરણ મત હરિ આનંદ છે આ બધું કર છે પણ લે વળી એમ સત્ય જ હું થઈને સો તર ચાલો તો ભૂલ કરીએ નહીં ન કર આપણે નહીં પણ શ્લોક એ જ કર પૂરું એ ગંગા ગણા ગમ છે અનમ તીર્થ પાલ થવા દાન એવું રાખે કરવાનું એવું જોઈ તો જો અને કે કરીશ કરી જઈશ ખાતો એટલે દાયનો આથી એ ફળ ઉગ્યો છે પડી જાત અને ભજન ડોળતે સત ચિત્ર બધા પણ સમૂહ રાગ થઈ જાય અને પુત્રી પુરુષોમાંથી તને આ મેળવું છે એમ ઉદાસ જતો જે તારા માંથી જશે કરવાનું તે વજન છે તે આમ ભૂલ ચાલો કરીએ આપણે ન કરશો નહીં પણ એ જ કરે ગમ તીર્થાલ એવું થવા રાખે જોવાનું કરીશ ફરી જઈશ ખાતો દાયનો એટલે ફળ થી એ મૂક્યો છે હરિ છે કારણ કે લોકો છે એટલે પછી આ દીદી કર્યા ભૂલો કરતો જોઈએ હરિમાણ કરજે એ બધા આખરે પણ પાછો શું છે તને તું કેવું ભજન દે સત સત્સંગ મિત્રે એ બંધુ પાછો આ કુરવાદા વિનમ દાનમાં પડી જાત અને ડોળતો ભજન સત બધા ચિત્ત સમણ થઈ જવું રાગ અને પુત્રી બધું માંથી પુરુષો તને આપશે એમ ઉદાસ રૂપા સુધી જતો જે તારા માંથી કરવાનું જશે જન છે તે વય ગતે એ આમ વિપાછું ચાલો આપણે કરીએ શ્લોક ન કર નહી પણ એ જ કર ગણા પૂર્વ છે રાખે થવા કરવાનું તો જો કરીશ ભજન સત મિત્રે પાછું સંધાન માં પડી જાત અને ભજન સત્ય બધા સમુચિત થઈ પણ અને પણ સંસરણામાંભર માંથી જે પુરુષો છે તને આ મેળ્યું છે એમનું પાછું ઉદાસ જે જતો તારા કરવાનું તો માંથી છે જશે પાછું આમ વિ સાગર પણ એટલું ગમે ધ્યાન રાખ વ્રત પર આનંદ આ બધું કરે કરજે પણ હરી બધી એમ માં એ જ હું તો તરે વળી તો ભૂલ સત્સંગ થઈને આપણે કઈક ચાલો શ્લોક ન કરીએ ન કરીએ નહીં પણ ઘણા એ જ કરો છે કુરુ તીર ગંગા સા ગમત ને એવું રાખે પાવું જો થવા કરવાનું તો જો ઈચ્છાને કે કરીશ બધાનો આવી જઈશ ફળ ખાતો હોય એટલે હરિપતિ એ છે મૂક્યો છે કારણ કે એટલે લોકો ભાઈ આ દીધી વિથ ભૂલો કરવું જોઈએ હરિ કરજે પણ પાછું એ બધાને પાખરે કેવું શું છે કે સત્ય ભજન મિત્રે પાછું વિધાનમાં પડી જાત ડોળતો અને સત્ય ભજન કે બધા સમાપ્ત થઈ જો ચિત્ત પણ અને હું રાગ કે બધું રહો મિત તો પુત્ર પુરુષોત્તને પડી જા ડોળતો અને સત્ય બધા ભજન થઈ જાય અને પણ હું રાખે બધું તો પ્રભુ પુત્ર ગુરુ ચરો માં મુજ નિ યત્વક્ત વિગ્રહ સત્પુંદ થકી માં બહુ બધું મળે માંથી નહીં થયો નહીં આ પુત્ર મિત્ર ચિત્તમાં તો ઉડી ચિત્ત કેવી રીતે છે એસી કા કાર એ તો થાય સંસ્પણ તારા ગુમાંથી પરણામ નિર્ભર અવશ્ય જે પુરુષો તને આ રૂપાજો ગળ્યું છે જે એમ ઉદાસ થઈ જતો સારવાનો જન છે તારા માંથી એ જ છે પાછો એ તે વંગમાં જ તે કીખીને આમ વિ તીર્થ ફળ કરીશ ખાતો છે એટલે સચી યર છે મુક્યો છે એટલે કોઈ આપ કારણ કે દીદી લોકો ભૂલો કરું હરી લઈએ કરજે પણ પાછું તને પણ તું કેવું એ બધી આખરે સત શું છે ત્રે બંધી ભજન આ કુરુનમ સત્સંગ સન તું પાછું બધા વિધાનમાં પડી જા ડોળતો સત અને બધા સંભજન થઈ જાય અને તું ચિત્ત પણ એ બધું રાગ તો સાધન છે તારા એ તો માંથી પાછું વિજ્ઞાન આપણે ભલે વળી શ્લોક ને સત્સંગ થઈને છીએ ચાલો ગણા કર્યા છે ન કરતી નહીં પણ એ જ કર એવું પૂરું રાખે ગમતાલ થવા કરવાનું ધાયનું આ તો જો ફળ અને કઈ કરીશ પાછું બધા વિધાનમાં ડોળતોડી જાત શત્રુ બધા અને સમ થઈ જ ભજન અને ચિત્ત બધું તો હું રાખ ગુરુ ચરો મુજે ને પુત્ર ભક્ત દો માં સત્તુ યત થકી વિગ્રહ બધું મેં દો આમાં બહુ માથી નહીં થી માર તો નહીં આ ચિત્ત ઉડી કરું મિત્ર કેવી રે માં તો એ સી ચિત્ત કા કાજે કાર સંસ તારા તો થાય માથી પણ શરણામ નિર્ભર જે રૂપા જો પુરુષ જે તને આ ભેળ્યું છે એમ ઉદાસ કરવાનો થી જતો જન છે સા એ તારા પાછો માથી રંગમાં જશે કે ખી નહીં તે વય તીર્થ તે કવિ ના નામ વિ હું એવું કે તું આવી રીતે તો રહી સાર તે ગચિત માગર ગમ ઉડી જાય વ્રત પરિપાલન મત આનમ પણ એટલું આ બધું ધ્યાન રાખજે પણ એમ માં કે જો તો તર્ક કર તો ભૂલ હરી બદ આપણે શ્લોક લે વળી એટલે પછી ભૂલો કારણ કે લોકો કરજે કરવું જોઈએ પણ પાછું તને તું કેવું લાગે પણ સત એ બત્રે આખરે બંધ શું છે પુત્રી સત્વ માં થકી બધું.